કૃષ્ણ ભગવાન નાની ઉંમરે નહીં મરી ગયેલા એવું કહે છે. કૃષ્ણ ભગવાન નાની ઉંમરે માણ વાગવાથી મૃત્યુ નહીં પામેલા. કૃષ્ણ ભગવાન નાની ઉંમરે મૃત્યુ નહીં પામેલા એવું પૂછે છે. અઢાર વર્ષની ઉંમર ખરી ને એટલે અમુક ઉંમરે ને વરહા પૂરા નહીં ભોગવેલા, વરહા પૂરા ભોગવેલા નહીં, કારણ તીર માં તીર વાગ્યું હતું ને ત્યાં જ મળી ગયા. કૃષ્ણ ભગવાન બીજા જીવ માં ગયા, અત્યાર બીજા છે. હજુ દેવગતિ માં જશે, ફરી માણસ માં આવશે, તારે ભગવાન થવાનું. પૂર્ણ ભગવાન, તીર્થંકર ભગવાન, એ એમના માતા પણ તીર્થંકર થવાના, એમનો બ્રધર બર્થડે તીર્થંકર થયા, સાયન જૈન થવાના. એ સાંભળ્યું કુટુંબ કહેવાય, કાળું બ્લેકિશ કુટુંબ હતું, આખું કુટુંબ હતું બ્લેકિશ. એમના કાકા દીકરા ભગવાન થઈ ગયેલા, નામીનાથ ભગવાન કહેવાય છે. આ તો બહુ ડેવલપ દેશ આપણો દેશ. અંધાધૂન આવી ગયો વચ્ચે. બે હજાર વર્ષથી અંધાધૂન આવી ગયો. હવે ચડતી છે આપણે દેશ. 2005 માં તો વર્લ્ડ નું કેન્દ્ર થશે આ. બરાબર, એવું મેં પુસ્તક માં લખ્યું છે. તમારે ધોળાય નહી થયા હોય. કંપની મોટી થઈ ને મારે પાછું આવી, અમે જોઈ લીધું બધું વાઇલ્ડ લાઈફ. આપડે વાઇલ્ડ જોયા જતા વાઇલ્ડ જોયા હતા. એટલે આ તી છે બધું, એ બધું છે, ગાયો છે, ભેંસો છે, બધું જોયું, જંગલી બધું. હાથી વાઘ જોયા, બધા ફરતા જોયા, ફરતા દેખાય બધું. આપડી ગાડી બધી દેખાય બધું. સિંહ તો બેઠો હતો એને પણ આવી રહી ભાઈ ગાડી ઉભી રહી. સિંહ તો બેઠો હતો ને હા એ કરી એને પણ આવી જઈને ગાડી ઉભી રાખી. એ તો સમજ્યો જ નહીં હું. એ ગણ હું રાજા છું કે છે આ કોઈ કોણ. બેસો સિંહ છે, શું કહે મારી નાખે સિંહ ને એવું ટોળા ભરે એટલે આ સિંહ આવે ને એટલે મારી નાખે. હા જોઈ વાઈ લાઈફ એ જોઈ. શાના માટે જોવાનું હોય પણ આપણે નોર્પોર માં જોઈ વિચારો સાંભળેલું આ તમારું મેં એમ જોઈ રહી ગયેલું કે જોઈએ. બધું જોધો જ કરી દઉં શું કર્યું. અનંત અત્યારે આનું વાત જોઈ છે અને બધા અવતારો ફરી આવ્યા છે. મોટા મોટા જીરાફ ને મોટા મોટા સાંભળું ને મોટા મોટા એરિયા જુદો કાયેલો આફ્રિકા વાળા જેમાં જંગલી બધું જેવું થયું. માસ ના હોય પાસે જંગલી પણ કે એ તો કોઈ કે નહી પણ મનમાં વાઇલ્ડ છે આ માણસ. શું કહ્યું આપડે સિંગડો ને એ સિંગડો વાળો આપડે તરી ગયા દાદા મળ્યા એટલે દાદા મળ્યા તરી ગયા પછી ઉપાડી નઈ ગમે તેવા હોય તો જી માં તેવું આપડે કોલ કરી મને જગત ના જી માત્ર દેખાય સાપ રાસ શું આધારે આજે દોષી નથી એના ઉદય કર્મ કરાવે છે. કોણ કરાવે? ઉદય કર્મ કરાવે છે. ઉદય અને સુધાર્થમાં એટલે દેશ ચોખ્ખા છે અને ઉદય કર્મ ના આધારે આ દોષી જ નથી. પેલો દોષ કર્યો તેનો ફળ આવ્યું. એમાં અત્યારે નસીબ નો ઈચ્છા ના હોય તો થઈ જાય. ઈચ્છા ના હોય તો આવું થઈ જાય. એવું બને જ ને? ઈચ્છા ના હોય તો આવું થઈ જાય ને. પછી પસ્તાવા કરવા પડે ને. બરાબર કહો દીધું. માને નહી બોલે લખી લખી રહી રહી માં લખી દઈશું લખીને પૂર્ણ તેમને સાબિત કરે મુસ્લિમ માં પૂર્ણ તેમને માને અને શું કે તકદીર તકદીર કિસ્મત વાળા તકદીર તકદીર હોય તકદીર ભાષા પૂરી છે દિલ્હી ખાતુરી પુસ્તક લખ્યું બધું ભાષા પૂરી છે દિલ્હી અધૂરી છે દિલ્હી અધૂરી અને આ વિરોધાભાસ હોવો જોઈએ. કેવું વિરોધાભાસ ચાલે સિદ્ધાંત એનું નામ કે વિરોધાભાસ ના હોય. આ તો બધું કલ્પિત છે. આ બધું કલ્પના થતા એ સત્ય છે. કલ્પિત છે થતા એ સત્ય પણ વિનાશી સત્ય છે અને તેવું અવિનાશી સત્ય છે. શું કહે? સત્યમાં ફેરફાર આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પેલું પરમેનન્ટ છે. લાકડ કઈ પછી વિચાર કઈ મને મને યાદ સમજણ પડે કે ગજા પ્રમાણ કરેલું સારું બધું નકામાં એ નહીં બધું ચાલ્યા તો ચાલવાનું છે. મારો ભાવ હતો આવો કે સાધન હોય એટલે હોય ને હોય હોય ને ફાધર ચીમરી ગયા ને એક્સિડન્ટ માં આવતી ગયેલા તે એક માણસ કહ્યું તમે આ આપણા ગામમાં છે અમુક બંધાય સ્કૂલ કેવી રીતે કોલેજ તેમાં દોણ આપશો તો કેટલા જોઈએ કે આપો તે 35,000 10,00,000 લખી લો આપી જાય છે એટલા આવી જાય છે કપડી મોટી જય છે. અને કંપની ઈચ્છા એ હોય કે ના હોય અત્યારે ના બાર ભાવ છે કરી શકે. બોલો ના હોય કાયમ નો છેતરાય બધા એટલે બધે પ્રદેશી આવે સિલેક્ટ થઈ ગયેલી છે ને. ના પણ પાકો કેવી રીતે ખેતરાય પાકો કેવી રીતે છેતરાય પાકો કાયમ ને માટે પાકો કેવી રીતે છેતરાય પાકો જે ભોળા ની વાત તો સમજ પડી પણ જે પેલો પાકો હોય તો તે પણ છેતરાઈ જાય તો તે કઈ રીતે છેતરાઈ જાય કાયમ માટે જો લાલચ હોય તો છેતરાય લાલચ હોય તો પાકો હોય લાલચ ના હોય છેતરાય નહીં. આ બધા છેતરી લાલ છે જ્યોતિષ વાળો જતો હોય બ્રહ્મા એને આપણને કે છે તાર રેખાઓ કેવી સુંદર છે કે છે એ જો આપડે લાલ છે પછી એ કે છે આપડે મને એમ થાય મારા હાથ છે એટલે એવું કે ભાઈ આ પેલે લઈને જ આવેલો છું બીજું તાર કઈ કેવું છે કારણ કે ઈચ્છા થી બિચારા લાલ છે એટલે ભલે લાલચું બનાવવા જાય છે રૂપિયા આપી દઉં પૂછા કરવાનું હું તો ચિઠ્ઠી લખાઈને આવ્યો છું ચિઠ્ઠી લખાઈને આવ્યો ચિઠ્ઠી લખાઈ લખાવી છે આપણા જ આપણા કર્મ નું ફળ ભોગવાય ચપ્પલ મળી કે આવતી ચાલતો હોય મોટર બઉ સસ્તા હોય પેલો $25 આપી દે શું જોવાનું હતું આપણું લાલ છે બધું લાલચ માટે લઈ જશે માન મારી છે તમને સમજે પડી તમે આ બધા કહ્યું કે આવી છે આપ આ ચાર સાહેબ ને સમજ પડી એમને બધા લોકો કહ્યું નિકાલ થઈ ગયો રૂપિયા રહી ગયા ને લેવા નહીં, કે લેવા દઉં તો પાછા ફરી લેવા આવે આપીને. બરાબર. 5,000 આવે 10,000 લઈ જાય. 5,000 ના આપી દે બસ થઈ ગયું. તેથી કરી એ લખે છે ને માની ને માન આપી લોભિયા ચેતરી ને પછી વિતરાક ચાલુ થાય છે. સ્વભાવ એવો હોય શું કરવાનું, સ્વભાવ ને શું કરીએ. કપડા વગર ના જોઈએ તારે ખબર પડે. ફેરફાર થઈ જાય ને. હવે જાજુ દાદા કે છે, હવે પુણ્ય જાજુ કે છે. 2 મહિના પછી જાગ્યું તારે ભેગા છે. હા જૈન હતા ને અમદાવાદ આવી પણ એમ ખબર નહી પડે ના કરેલો રાટી કુજી ના આવે ને ત્યાં કહ્યું તો ના હંમેશા મન આનંદિત રહે અને હૃદય સ્ફૂર્તિમય રહે એ કેવી રીતે બને એ જાણવું છે. અને કોઈ પણ વસ્તુ નું સાચું યા ખોટું કોઈ ટેન્શન ન થાય. અને જેમ અહીં ફ્રી વે કે એક્સપ્રેસ વે છે એ શાંતિથી માણસ વર્તનો જતો જાય એવી રીતે જીવન સુખ શાંતિમય આનંદથી પગાર. સુખ શાંતિ આવી નહીં, મનની શાંતિ. મન કાયમ આનંદી રહે, મન કાયમ આનંદી રહે, હૃદય સદા સ્ફૂર્તિલું રહે અને ટેન્શન કદી થાય નહીં. અને પેલો જેમ એક્સપ્રેસ વે હોય છે હાઈવે જેમ જડ ફટફડાટ ગાડી ચાલી જાય એ જ આખું જીવન આમ આનંદ નું ફટફટ સુખ શાંતિ થી ચાલ્યું જાય સરસ. તેનો રસ્તો કયો? માનસિક શાંતિ નો રસ્તો. એમાં આવતા ભવ છે એમાં. આ ભવ માં 5-6 વાર બાકી હોય પછી મને શાંતિ જતા હોય. પણ આવતા ભવ નું એવું છે કે વર્તમાન ગામાં જીવવાની ટેવ પડી ગઈ છે એટલે ભવિષ્યનું વિચારવા કરતા જે છે એ ભોગવવું છે એમાં શાંતિ મેળવી છે. અને એક પ્રેક્ટિસ દાખલો એકલો રસ્તા આવડી જાય પછી માણસ બીક ના લાગે મને બીજી વાર એકલો રસ્તા કાલ આવડશે કે નહીં. આ જન એકલો રસ્તા આવડશે તો આવતા જન મને પ્રેક્ટિસ પડી જશે એકલો લખવાની, જે હું ભારે કરીને કરવું છે. વર્તમાનમાં જીવવાની ટેવ છે અને અત્યારના ભવિષ્યનો નહીં પણ આ વર્તમાન જીવન એવું આનંદમય જાય અને એ એકડો ઘૂંટતા આવડી જશે તો ભવિષ્યમાં પછી એ જ એકડો ઘૂંટતા પાવશે બીજા જન્મમાં, બીજા જન્મમાં પણ એ વસ્તુ આવડશે. વર્તમાનમાં જીવવાની ટેવ છે એટલે અત્યારનું આ જીવન એવી રીતનું આનંદમય બને એવું સ્ફૂર્તિલું બને અને એ પછી ભવિષ્યના જન્મમાં પણ કામમાં આવશે. ભગવાન કહે આર્થ ધ્યાન કરે તેને જાનવર નો અવતાર આવે, રૌદ્ર ધ્યાન કરે નર્ક નો અવતાર આવે, ધ્યાન કરે એને જાનવર નો અવતાર આવે, ધર્મ ધ્યાન કરે થોડું આર્થ ધ્યાન થોડું ધર્મ ધ્યાન તો માણસ નો અવતાર આવે, અને એકલું ધર્મ ધ્યાન કરે દેવ નો અવતાર આવે. કયું ધ્યાન કરે છે? અત્યારે માર્ગ દેખાવ નથી, કોઈ ધ્યાન કરતો નથી. અત્યારે એમને કોઈ એવું ધ્યાન કરતા નથી કે એનો ખ્યાલ નથી, આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કે એનો ખ્યાલ નથી એમને. જૈન છે કે જૈન છે? વૈષ્ણવ છે દાદા, વૈષ્ણવ છો. એમને ખબર હોય જ નહીં. ક્યાંની દુકાન છે? મિલોની મશીનરી. તમને શું લાભ એમાં? મિલની મશીનરી મિલવા લાભ. તમને શું લાભ? બનાવીને વેચીએ મિલમાં, આપણો લાભ એમ જે ગણો છે. બનાવીને વેચીએ મિલમાં અને જે મળે એ લાભ મળે એમ શું કરો? અમેરિકા આવીએ આપના દર્શન કરીએ, અમેરિકા આવીએ દર્શન કરીએ, આપના દર્શન કરીએ, આપના દર્શન કરીએ. દર્શન કર્યા પછી ખાધું પીધું મોજ કરી? મોજ તો એવું નથી, એવું છે કે દરેક દરેક ના પ્રમાણે થોડું જીવન જીવતો હશે મનુષ્ય. એમાં એવું નથી કે બધા જ પૈસા કે દાન કરી દઈએ છે કે બધા જ પૈસા બીજાને આપી દઈએ છે, પણ બને એટલું સહકારી જીવન જીવીએ છે. બને એટલું સહકારી જીવન જીવીએ છીએ, બને એટલું સહકારી જીવન જીવીએ છીએ. દરેક દરેક ના પ્રમાણમાં જીવન જીવે અને બને એટલું સહકારી જીવન જીવીએ છીએ. એટલે મદદ લઈએ મદદ આપીએ, મદદ લઈએ મદદ આપીએ. ઇન્કમ ટેક્સ વાળા ક્ષેત્રો છો એમ કહો કે એમ્પ્લોય ગુજરી ગયો છે, એના ફેમિલી એવા છે ચાર પાંચ કે ગુજરી ગયા પછી 10 વર્ષે પણ પૂરો પગાર અમે જમો કરીએ છીએ, એટલે ખ્યાલ આવશે. એમનો એમ્પ્લોય એક કર્મચારી ગુજરી ગયો છે અને 10 વર્ષ થયા નથી કરતા દાદા. કમિશન બેસીસ ઉપર હોય છે અમારો, એમનું કમિશન બેસીસ ઉપર હોય છે. ચોખ્ખી છે એમ કેવાય છે દરેક માસ એવું કેમ? ચિંતા વર્તમાન સિવાય ભવિષ્ય ની પાછી ભૂતકાળ કરતો નથી, વર્તમાન સિવાય ભૂતકાળ કે ભવિષ્ય ની ચિંતા કરતો નથી. ત્યારે વર્તમાન કાળ ની જેમ ગ્લાસ પડવા દાખલો આપ્યો ને, એક મિનિટ આપને કીધું, ગ્લાસ પડી ગયો અને તૂટી ગયો પછી ચિંતા નહીં, ગ્લાસ પડતો બચાવવાનો, ન બચે તૂટી જાય ચિંતા નહીં કરવાની, અને બીજો પડશે કે કેમ એની પણ ચિંતા નહીં કરવાની. બસ એ દાખલો વર્તમાન ની ચોક્કસ વર્તમાન કાળ ની ચિંતા કરે છે, ભૂતકાળ કે ભવિષ્યકાળ ની ચિંતા કરતા નથી. ગ્લાસ પડી ગયો અને ફૂટી ગયો તો એની ચિંતા નથી, ફૂટી ગયા કે નવો પડીને ફૂટી જશે એની ચિંતા નથી, પણ વર્તમાન કાળ ની ચિંતા છે. શું ફૂટી જશે? કાચ, ગ્લાસ, એની ચિંતા નહીં કરતા. ના, પડી ફૂટી ગયા પછી, ફૂટી ગયા પછી, ગજામાંથી 2000 પડી જાય તો ખિસ્સામાં ગયા પછી ચિંતા નહીં કરવાની, પણ પડતા પેલા પૂરો સાચવવાનો પ્રયત્ન. પડી ગયા પછી ચિંતા નહીં કરવાની, પડતા પેલા પૂરેપૂરો વિચાર કરો. આમાં કે મારો ગુરુ નેપોલિયન હિલ છે, અમેરિકાનો લેખક, એ કે મારો ગુરુ છે. પડતા પેલા કાળજી લેવી, પડી ગયા પછી ચિંતા નહીં કરી. તમે શું નામ તમારું? મધુકરભાઈ. મધુકરભાઈ? મધુકર. મધુકરભાઈ ખરેખર મધુકરભાઈ છો? એવું તો એવું છે કે સંસ્કૃત ના અર્થ માં છું કે ખબર નથી પડતી, થોડી ભાષા મીઠી છે. ખરેખર મધુકરભાઈ છો? જીભથી કરો, જીભથી કરો, જીભથી કરો મધુકર. બાય ના ધણી નહી, એ તો સાંસારિક રૂપ છે. એ તો સંસારિક રૂપ છે, નામ આપ્યું છે. અને આ થોડી ને ભાવે નહીં ખરો ને સંસારિક રૂપ. તમે શું છો ખરેખર? કોને બોલ્યું? ઓલ ઇન વન, ઓલ ઇન વન, ઓલ ઇન વન. દરેક વસ્તુ મારામાં છે અને હું દરેક માં છું. હા, પણ આ તો તમારું નામ છે, તમે કોણ છો? હું કોણ છું એ ખબર હોય તો આપની પાસે દર્શન જ ના આવત ને. મારું છે દર્શન એટલા માટે કે નામ સિવાય મને ખબર નથી, ને નામ સિવાય શું છે જાણવું છે. નામ સિવાય મને ખબર નથી અને નામ સિવાય શું છે મારે જાણવું છે. હું કોણ છું એ ખબર નથી, એટલા માટે તો આવ્યો છું આપની પાસે. કેટલા ભાઈઓ છે તારે? બેન નથી ભાઈઓ, તું એકલી જ છું? એક બેન છે. એક બેન છે, બીજા નાની. તો ભાઈ ને એક લાવી હોત તો કેવું નામ રહેત ને એમનું? એમનું નામ રહેત ના અમર, નામ અમર રહે પછી. નામ અમર રહે. વાત ગમી મને, 2000 પડી ગયા ચિંતા નહી, પડતા પહેલા સાચો 100%. આપડે બધી એમના તરફ થી નથી થતો, દરેક પોતાનું બોલે કે મારા તરફ થતો નથી. નોર્મલી કોઈ દિવસ નહી, સામાન્ય રીતે નથી થતો, કોઈ દિવસ નહી, સામાન્ય રીતે કોઈ દિવસ નથી થતો. ક્યાં રહેતો? રાજપથ ક્લબ પાસે. રાજપથ ક્લબ પાસે સેટેલાઇટ રોડ, આપડા સુધીરભાઈ રહે છે ને એનાથી આગળ. કેટલા વખત રહેવાના છે? દક્ષાબેન અલબત્ત 6 દિવસ છે, 1 વીક. એક અઠવાડિયું દક્ષાબેન નાથ કરે છે, એક અઠવાડિયું. God is now here, W આવાજ મૂકી દીધો એટલે દરેક જગ્યાએ રહેશે એમ, એવરીવેર એમ. એવું દાખલો મારે આપતો છે, સમજાવો એવરીવેર બધે જ છે, સર્વત્ર છે એવું કે છે ભગવાન, બધે જ છે એવું કે છે. બધા સંદાસ ક્યાં વધી છે? આવું કેવું બોલાવે? બધે બધા સંદાસ ક્યાં વધી? ભગવાન મનુષ્ય જ ક્રિએટ કરે છે, અને એ વસ્તુ કોણ ક્રિએટ કરે છે આપણા શરીરમાં? ભગવાન જ ક્રિએટ કરે છે દરેક વસ્તુ, ભગવાન જ બનાવે છે, ભગવાન એને મારે છે. આપે જે વસ્તુ કે ક્રિએટ કોણ કરે છે? દરેક વસ્તુ ભગવાન જ બનાવે છે આપણે. દરેક વસ્તુ ભગવાન બનાવે છે. તું આ બેબીને ભગવાન બનાવી હતી? આવું બોલો છો? 100% મા બાપ વગર થાય બેબી? અનસાયન્ટિફિક માં ના થાય, પણ ભગવાન તો શું બનાવે? ભગવાન આવું છે? ભગવાન પાસે છે નહી, જે ભૌતિક ચીજો છે એ ભગવાન પાસે છે નહી. નકામાં આરોપ આવો છો એને હું તો ખરાબ લાગે છે. ખરાબ લાગે છે ત્યાં લોકો સમજતા નથી, મને પાર વગર આરોપ આવે. ભૌતિક ચીજ એમની પાસે છે નહી બિચારા, મને આવું છે. કોઈ ભૌતિક ચીજ એની પાસે છે નહી, કોઈ ભૌતિક ચીજ. તો પછી ક્યાં છે? તો પછી ભગવાન ક્યાં છે એ જણાવો, ભગવાન ક્યાં છે એ કહો. તમને દેખાય છે એની અંદર? હા દેખાય છે દાદા, તમારે અંદર દેખાય છે. ઉપર છે, ઉપર તો આકાશ છે, ફરિયા બધે કોઈ જગ્યાએ. તમારે ભાઈ બેઠેલા છે, તમને દેખાય છે? લક્ષ્યાબેન તને દેખાય છે? બહાર ખોલવા છે પછી બાયણા વાસી નુકસાન થતા ધંધા કરે એ તો કાળ કોણ જોવાના છે? પણ હું ભગવાન તો ભાઈ બેઠા, ભગવાન તો ભાઈ બેઠા. સિક્રેસી વાળા છે લોક છે, મારે સિક્રેસી ઓપા ભગવાન થી ચૂપુ રાખવા જાય, ભગવાન નહીં બેઠા, ભગવાન સમજી જાય. ભગવાન જાતનો જ માખો, જાતનો જ માખો. ઓળખો એ ભગવાન ને, શું કહ્યું? એ ભગવાન ને ઓળખો. ભગવાન ચેતને દેખાડું? દેખાડો ભગવાન ના દેખાય, ધર્મ ચક્ષુથી ના દેખાય, દિવ્ય ચક્ષુથી દેખાય, દિવ્ય ચક્ષુથી દેખાય. દિવ્ય ચક્ષુ તમે જ્ઞાન આપીએ તો પ્રાપ્ત થાય, આપો ત્યારે તો અનુભવ આવે. ગયું છે, ગયું છે, ગયું એવું કેવું? હું કહું ગયું છે, આ તો બહુ સરસ છે એમ. તમે એમ પૂછો મને ગળી હોય છે કેવું મારશું જવાબ આપો બ્લેસિંગ આપ્યા છે એમને પેલા નથી અહી પ્રગટ થયા છે, ફક્ત હું જ્ઞાની પુરુષ છું, ભગવાન દાદા ભગવાન પ્રગટ થયા છે. શું થયું છે સમજાયું તમે? તમારે તો પ્રગટ ક્યારે થાય? ભગવાન એક વખત તમારા ખ્યાલમાં આવી જાય કે ભગવાન બેઠેલા છે એવું ખાતરી થાય, ત્યાર પછી પ્રગટ થાય. અત્યાર સુધી તમે ઉપર ખોલ કરો, આમ ખોલો આમ ખોલો, બેરા મંદિરોમાં ખોલો, બોલો તમે બોલાવો ને આ બધા બોલે, તમે આમ બોલાવો અને બોલે આપો એ તો ઉપર તો આકાશ છે. હું જઈ આવ્યો બધે આકાશ છે, મને કહે એડ્રેસ લખાવજો, કાગળ લખો છો લખજે, એડ્રેસ લખી લે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું કહ્યું મેં? God is in every creature, visible or whether visible or invisible. તો બને ક્રિએટર ની અંદર થી બહાર કોઈ જગ્યા હોય નહી. તો બને બહાર હોય તો આટલા તાપ માં મરી ના જાય? કેટલો તાપ પડે? એ તો અંદર ગાડી પર બેઠેલા, અંદર ગાડી પર બેઠેલા છે, તાપ લાગે છે જ ને. એ તો મસ્ત રહેતા લાગે તાપ. ભગવાન તો ક્રિએટર અંદર બેઠેલા, અને એ જ કૃષ્ણ ભગવાન, એ જ મહાવીર, એ જ દાદા. સમજે ને? માટે હાય કૃષ્ણ હાય કૃષ્ણ ક્યાં સુધી ગાયા કરી શબ્દ શું કામ કરો? અત્યારે બીજું નામ છે, એ નામ બોલવું કે આ નામ કૃષ્ણ બોલવું? આ સમજ નહીં પડી એમ કે છે. એ જ નામ દેવું કે બીજું નામ દેવું એ સમજ ના પડી. કૃષ્ણ આજનું નામ બોલવું કે થઈ ગયા એનું નામ બોલવું? આજનું નામ બોલવું કે થઈ ગયા એનું નામ બોલવું? નમસ્કાર કરું છું, તમને શીખવાડું છું, ક્યાંય પ્રગટ થઈ ગયા છે? કૃષ્ણ કરતા મોટા ભગવાન અમે પ્રગટ થયા. કૃષ્ણ ભગવાન જે છે નારાયણ કહેવાય, નારાયણ નારાયણ ક્યાં તો નારાયણ ના ઉપરી. હવે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન કહો ને શું તમને? અરે આ બોલ્યા કરશે તમને જો ઉધાર છે કઈ. ભગવાન નું સાચું નામ જો હાથમાં આવે તો ઉધાર છે કઈ? અરે આ દુકાન તો હાલ કહીએ કાકો કોને પહોંચે? કોને પહોંચે? એ પહોંચે રિટર્ન વિથ થેન્ક્સ, રિટર્ન વિથ થેન્ક્સ. રોજ બોલજો. હા અરે આમ અહીંયા દેખાડે છે, તું કરજો, રોજ કરશો નહીં તો મારી પ્રગટ થઈ જાય. કોણ દેખાડે છે? બેન અને બે ભાઈઓ, આ બેન અને બે ભાઈઓ પહેલી વાર આવ્યા છે નવા. જ્યાં દેખાય છે બધું અંદર રૂમ માં જાય તે જે દેખાય. ખુલાસા કરવા હોય પૂછવું હોય તારી ઈચ્છા કરી. હા કે છે તારી ઈચ્છા કરી. કરે બૂમ પાડે બધું કરે રસ્તા બાર ત્યાં પડે પૈસા જોવા દે અને એમને જ મળી આવે કે બધા કઈ મળે પુનસારી ને બધા ભેગા ન થાય. ભેગા ના થાય દાદા. કરીને કહ્યું ભાઈ ને કહ્યું હવે બોલતા જ નહિ બિલકુલ. ધાક ધમક જોઈએ ના છે સરી વાગે. હું અહીં બૈરી પર ધણી પણ કરે તો બીજા પણ કઈ ને ના અમને તો સારું છે દાદા એને સારું છે. મૂર્તિ એ આપે છે આપડે સંઘ તો આપણી પાસે છે પૈસા. અર્ચન વાળા ને 250 રૂપિયા જે ત્યાં પૈસા ના આપાય કે પૈસા એના અમુક રકમ આપવાની કઈ